સમજતા, ત્યાં જનારા એ લોકો કહે છે કે અમે ભક્ત છીએ, પણ કે છે ભક્ત ની સમજવું એમનો એ આર્થ છે. પણ ભગવાન એમને કહે છે કે આર્થ પણ મારું ભજન કરે છે, આર્થ જિજ્ઞાસુ, જિજ્ઞાસુ પણ મારું ભજન કરે છે. જેમ મેં કાલે તમને સમજાવ્યું કે જિજ્ઞાસુ નું ભજન એ ભગવાનમાં ભક્તિ છે એટલા માટે નથી, ભક્તિ થકી એને જ્ઞાન મેળવવું છે, અને જ્ઞાન મળ્યું પછી એ ભજન નહીં કરે. એટલે એ જિજ્ઞાસુ નું ભજન પણ સાચું ભજન નથી. જે જ્ઞાનને આગળ રાખીને ભક્તિ કરી રહ્યો છે એ સાચો સ્નેહી નથી, તેમજ અર્થાર્થી, અર્થાર્થી પણ કદી સાચો ભક્ત હોઈ શકતો નથી. કેમ કે એને અર્થ મળી ગયો અને પછી ભગવાનનું ભજન નહીં કરે. એટલે જે એક મોટો ડિફરન્સ આ ચાર પ્રકારના ભજનમાં ભગવાન સમજાવી રહ્યા છે આપણને, ચાર પ્રકારના કરશે કે નહીં એક સંદિગ્ધ પ્રશ્ન છે. તેથી ભગવાન એક બહુ સુંદર વાત કરે છે કે જ્ઞાની ચ ભરતા શબ તેષાં જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્યતે. તેમાં મને જ્ઞાની જયારે મારું ભજન કરે તે મને બહુ જ ગમે છે. શા માટે ગમે છે? કેમ કે જ્ઞાન થકી આપણને જો જ્ઞાનની એક વિલક્ષણતા છે, થોડુંક સમજવાનો પ્રયાસ કરશો તો ખ્યાલ આવશે. ચૈતન્ય સંપ્રદાય ના બહુ મોટા પંડિત થયા રૂપ ગોસ્વામી, એમણે એક ઠેકાણે બહુ સુંદર વાત સમજાવી છે. જ્ઞાન વૈરાગ્ય યોગ ભક્તિ પ્રવેશાયોગ યોગિતા ઈશત પ્રથમ મેવે થી નાંદસ્વ મુજિતમ થયો યદુભે ચિત્ત કાઠિન્ય હેતુ પ્રાય સતામ મતે સુકુમાર સ્વભાવેયમ ઘણાની વાત સમજાવી ને તેવી લે મહારાજી નહીં કરતા કે લાગી આપ કે બુજાવ અને ઘરનું બધું પાણી વેડકી નાખો, એવી લે મહારાજી નહીં કરતા. શું ઉપયોગીતા છે જ્ઞાન વૈરાગ્યની? જ્ઞાન વૈરાગ્ય યોગ ભક્તિ પ્રવેશાયોગ યોગિતા. એ કે છે ખોટો લોકો સમજાવે છે તમને કે જ્ઞાન વૈરાગ્ય થકી ભક્તિ પ્રકટ થશે. જ્ઞાન વૈરાગ્ય થી ભક્તિ પ્રકટ નથી થતી, જ્ઞાન વૈરાગ્ય થકી તમે ભક્તિ તરફ વળી શકો છો. પ્રકટ થવું અને વળવું એમાં અંતર છે. આપણે ઘેરે કોઈક મહેમાન આવ્યા હો, પોતાના બાળકને લઈ આવે, એ બાળક પાછો પોતાનો કઈક રમકડો લાવે, રમકડો કે રમકડું કઈક શું કહેવાય, હા બેસી જાય કે આ મારે લેવું છે, અને પછી બંને બાળકોમાં જયારે ઝઘડો શરૂ થાય દ્વંદ્વ, જ્યાં સુધી મહેમાન ઘેરે રહેતા હોય ત્યાં સુધી તો એ પણ વિનય ના લીધે એમ કે ના ના રમવા દો રમવા દો અને રમી લે. જ્યાં જવાનું અહીં આવે તે વખતે પંચાયત ઉભી થઈ જાય મોટી, હવે રમકડો કોની સાથે રહે. જે લઈને આવ્યો છે તે કહે છે કે હું લઈ જઈશ, આપણું બાળક એમ કહેશે કે ના ના તો મારે રાખવું જ છે. અને બંને જો રડવા માંડે તો મોટી પંચાયત. અને તે વખતે આપણે બાળકને એમ કહીએ કે ના ના એમ તો સમજે નહીં, તો આપણે બાળકને કહીએ કે આ તો ખરાબ રમકડું છે, મૂકી દે ફેંકી દે. આમ જો સમજાવીએ ખરેખર આપણે શા માટે એને મૂકી દે ફેંકી દે સમજાવી રહ્યા છે કે રમકડાની જે ખોટી જીદ પકડીને બેઠો છે તે જીદ એને છોડી દેવી જોઈએ. હેતુ કેવલ એટલો જ, હેતુ એ નહીં કે રમકડા ખરેખર મૂકી દેવા જેવો કે ફેંકી દેવા જેવો છે. આપણે કહીએ છીએ મૂકો ગંદો છે, તો આજે આપણે કહીએ છીએ એનો હેતુ એ નથી કે રમકડાની આપણે નિંદા કરી રહ્યા છે, બાળકની બાળકની ખોટી જીદની જીદને આપણે છોડાવવા માંગીએ છીએ. તેને અનુલક્ષીને રૂપ ગોસ્વામી કહે છે કે જ્ઞાન વૈરાગ્યયો ભક્તિ પ્રવેશાય ઉપયોગિતા. આપણે જગતના વિષયોના એક એક રમકડાની જીદ પકડીને બેઠી ગયા છે કે મારે આ જોઈએ, મારે ઘર જોઈએ, મારે બાયડી જોઈએ, મારે દીકરો જોઈએ, મારે ધંધો જોઈએ, સર્ટિફિકેટ જોઈએ, આ જોઈએ તે જોઈએ. એ રમકડાને આપણે છોડતા નથી, અને છૂટે છૂટે તો આપણે કોક મારી મારી રડીએ છીએ. એક એક રમકડા છૂટે ને જો કેવી કેવું ત્રાસ થાય, આપણને એમ સુધી લાગે કે ભગવાન જે છે તે બહેરો થઈ ગયો. એટલો ક્રોધ આપણને આવે એકાદ રમકડો છૂટતો હોય હાથમાંથી ખસી પડે તેમાં એટલો રોષ આવે. એટલે એને સમજાવવા માટે શાસ્ત્રોએ કહ્યું કે આ બધું મિથ્યા છે, છોડી દે. રમકડો મિથ્યા નથી, તમને વિરક્ત કરવું છે. તમે ખોટી જીદ પકડીને બેઠા, તે તમારી જીદને તોડવી છે, તેના માટે એને મિથ્યા કહ્યું. શાસ્ત્રે કઈ વસ્તુના સ્વરૂપનો વિચાર કરીને એને મિથ્યા નથી કહ્યો, તમારી જીદને છોડાવવા માટે આ મિથ્યા છે એને છોડી દો. છોડી દેશો તો વૈરાગ્ય તમને આવશે, તો તમને એક ચાન્સ છે કે તમારો ભક્તિમાં પ્રવેશ થશે. જ્ઞાન વૈરાગ્યયો ભક્તિ પ્રવેશાયો ઉપયોગિતા. વૈરાગ્ય થકી તમારું વૈરાગ્ય થકી તમે ભક્તિ તરફ વળી શકશો. શા માટે વળી શકશો? કેમ કે જો તમને વૈરાગ્ય નહીં હોય તો તમને ભક્તિ તરફ ખ્યાલ જ નહીં જાય, તમારી નિગાહ નહીં જાય ભક્તિ તરફ કે ભક્તિનો જસ્ટિફિકેશન શું. એટલે ભક્તિને તરફ તમારા મનને વાળવા માટે થોડી આરંભમાં વૈરાગ્યની ઉપયોગિતા છે. એક ગળી એવી આવી જોઈએ અથવા એક રોડ એવો આવવો જોઈએ વૈરાગ્યનો કે જેમાંથી તમારા મનોરથો દોડી જાય વૈરાગ્યના પથ ઉપર, એટલે બીજો કરવો બાજુમાં તમને ભક્તિનો મળી શકે છે. પણ એ પાછો કરવો આવવો જોઈએ કે ખાલી વિરક્ત થઈ ગયા, ખાલી વિરક્ત થયા. કોઈક લોકો વિરક્તિ થકી જ્ઞાન તરફ વળવાનો પ્રયાસ કરે છે, કોઈક લોકો જ્ઞાન થકી વિરક્તિ તરફ જવાનો. જ્ઞાની માણસ જો વૈરાગ્યની સાધના કરે તો ક્યાંક ને ક્યાંક કશો ઘોટાળો છે. એટલે જ આપણે ત્યાં પ્રાચીન શાસ્ત્રોમાં એમ કહ્યું છે, યદ હરેવ વિરજે તદ હરેવ પ્રવૃજે. ત્યાગીની સંન્યા, ત્યાગીની વૈરાગ્ય સાધના અને વિરક્તની ત્યાગ સાધના. બધું છોડી દીધું, છોડ્યા પછી એ કે હવે હું વૈરાગ્યને કેળવી રહ્યો છું. એટલે છોડ્યું તે તો વૈરાગ્યથી નથી છોડ્યું, કદાચ નિષ્ફળ ગયો હશે તેના માટે છોડ્યું હશે. તુલસીદાસજી કહે છે, દિયા ગયો ઘર સંપત્તિ નાસી, એ કહે છે મૂંડ મુંડાય ભય સંન્યાસી. એ જે છોડ્યું તે વૈરાગ્યથી નથી છોડ્યું, વિફળતાથી છોડ્યું છે. તે વિફળતા મૂલક ત્યાગને શાસ્ત્રો અભિનંદિત નથી કરતા, શાસ્ત્રો અભિનંદન આપે છે ત્યાગને. જયારે વૈરાગ્ય મુજબ યદ હરેવ વિરજે તદ હરેવ પ્રવૃજે, વિરક્ત થઈ ગયો હોય તો છોડી દે પછી વાંધો નહીં આવે, પણ વિરક્ત નથી થયો અને છોડી દેશે અને છોડ્યા પછી એ કહેશે કે હું વૈરાગ્યની સાધના કરીશ. અમારા મુંબઈમાં સ્કૂલ ઓફ આર્ટ ના પ્રિન્સિપાલ હતા અંગ્રેજ, એમને અજંતાની ઇન્ટ્રોડક્શન લખ્યું, તેમાં એ કહે છે કે અજંતાના સંન્યાસીઓએ જગતને છોડીને જગતના જેવા સુંદર ચિત્રો ગુફામાં બનાવ્યા છે, સાચું જગત એટલો સુંદર નથી. કલાની દ્રષ્ટિએ મન નથી લાગતું કે આનાથી સુંદર કોઈ પ્રશંસા કલાની હોઈ શકે, અને ખરેખર આપણે અજંતા જઈએ તો જ એ અનુભવી શકીએ કે અજંતામાં જે સૌંદર્ય છે કળાનું તે કેવું વિલક્ષણ સૌંદર્ય છે. પણ જે વાત ઉપર મને એના ઉપર ધ્યાન આવ્યો કે આપણે છોડી દઈએ જગતને, પણ જગત તો છોડતું નથી ને આપણને, એટલે ગુફામાં આપણી સાથે આવીને બેસી જાય, આપણે ચીતરી દઈએ અને એટલું સુંદર ચીતરીએ કે સાચો ખરેખર જગત પાસે એટલો સુંદર તો ન જોઈએ, એટલો રંગબિરંગી એટલો સુઘડ સુંદર આકર્ષક જગત હોય કે ન હોય, કેમ કે જગતમાં બીજું બધું ઘણું અસુંદર પણ છે, પણ અજંતામાં તો કેવળ સૌંદર્ય સૌંદર્ય અને સૌંદર્ય જ છે. બાકી તો પસંદગીની વાત છે, કોઈકને આવે કોઈકને ન પસંદ આવે, હું તો મારી વાત કરી રહ્યો છું. એટલે ઘણું સુંદર છે પણ એ જગત છોડતો નથી આપણને, જગત આપણી સાથે આવીને આપણે તપસ્યા કરવા બેસીએ અને જગત પણ ગુફામાં આવીને બેસી જાય આપણી સાથે. એટલે વૈરાગ્ય ત્યાગથી વૈરાગ્ય કેળવી શકાતો નથી, પણ વૈરાગ્યથી જયારે ત્યાગ કેળવીએ તો પછી એમાં રંગ આવે છે, જેમ આપણે કહેવાય ને સોનામાં સુવા, એમ વૈરાગ્યથી જયારે ત્યાગ કેળવીએ, જેટલો જેટલો વૈરાગ્ય આપણો તીવ્રતર થતો જાય તેવો તેવો ત્યાગ આપણો તીવ્રતર થતો જાય, તો એમાં સુવાસ આવે છે. તેવી જ રીતે જ્ઞાનની પણ એક વિલક્ષણ સ્થિતિ છે. જ્ઞાન માટે સંસ્કૃતમાં એક બહુ જ્ઞાની વિદ્વાન પંડિત તેના બધા જે સિનોનિમ્સ આપવામાં આવ્યા છે અમરકોશમાં, એમાં એક બહુ મજેદાર સિનોનિમ આપવામાં આવ્યો છે દોષજ્ઞ. જ્ઞાની એટલે દોષજ્ઞ, બીજું કશું એને દેખાય કે ન દેખાય દોષ પહેલા દેખાય, કારણ કે દોષ જે ન માણસ સમજતો હોય ને એને દોષ પહેલા ન દેખાય. ખરેખર મારી હૃદયની મારી વાત હતો, પેલા જયારે સંગીતનો કોઈ વધારે સાંભળવાનો અવસર નહોતો, એટલે જે આર્ટિસ્ટને સાંભળ્યો મને લાગતો કે આ તો હિન્દુસ્તાનના ઊંચામાં ઊંચા આર્ટિસ્ટ હોવા જોઈએ, થોડુંક જોરથી ઝાલા વગાડે તેમ લાગે પ્રત્યુ થઈ ગયો, દિમાગમાં એમ જાણે નશો આવી જતો ઝાલા વાગે. ધીમે ધીમે સાંભળતા સાંભળતા જાણવા માંડ્યું, એટલે હવે દોષ એમાં જ પૂરે કે જલ્દી શા માટે વગાડે છે, ખોટી ક્લેપિંગ લેવા માંગતો છે પબ્લિકની, આ દોષ કેમ જ પૂર્યો, થોડુંક જાણ્યું તેથી. એટલે સંસ્કૃતમાં બહુ સુંદર કહ્યું છે કે વિદ્વાન પંડિત દોષજ્ઞ, દોષ સમજમાં આવે, અને જે નથી વિદ્વાન જે જાણતો નથી એને દોષ સમજમાં ના આવે. અને સ્નેહીનો સિનોનિમ તેવી જ રીતે એમ કહેવાય છે કે ગુણજ્ઞ, તમને સ્નેહ હોય તો દોષ નહીં સ્ફૂરે, ગુણ જ ગુણ સ્ફૂરશે. જે વ્યક્તિમાં તમને સ્નેહ હોય, ગામનો છોકરો ભલે કેટલો હોય ખરાબ હોય સારો હોય, પણ તમારો છોકરો મહાન તોફાની હોય, પણ તમારો છોકરો છે ને એટલે તમને એમ નહીં લાગે કે આ તોફાની છે, તમને એમ લાગશે હોય ને બધા જ બાળકો એવા જ હોય છે, અને બીજા બાળકો તોફાન કરે આપણને ક્રોધ આવે, કેવા મા બાપ છે સંસ્કાર નથી આપતા, ઘરમાં પાકા ઘરમાં આવીને તોફાન કરે, આ તો કઈ કલ્ચર છે શીખવું જોઈતું હતું, કેમ ત્યાં તમે દોષજ્ઞ થઈ જાઓ છો અને અહીંયા ગુણજ્ઞ છો. તો સ્નેહની અને જ્ઞાનની એક એવી વિલક્ષણતા છે કે સ્નેહ જ્યારે તમને હશે ત્યારે ગુણ જ ગુણ સ્ફૂરશે, જ્યાં જોશો ત્યાં ગુણ દેખાશે, અને જ્યારે તમને જ્ઞાન આવશે ત્યારે વાતે ઢગલે ને પગલે તમને દોષ દેખાશે. જો આમ કહેવું જોઈતું તો હું આટલું ચૂકી ગયો કહેતા, કેમ ચૂકી ગયો, માણસ ચૂક્યો કે ના ચૂક્યો, પણ તમે વિદ્વાન છો તેની પાકી ગેરંટી. જ્ઞાનની એક એવી મહિમા છે એનાથી દોષ સ્ફૂરિત થાય, અને ભક્તિની એક એવી